તો આપણે જાણીએ કે આ બધા લોકો પૈસા સંસાર હેતુ માટે ભૌતિક ને માટે વિચાર આખું જગત કરે છે, અને આ સેના વિચાર કરે છે, ભૌતિક જેમાં બિલકુલ નથી એવા વિચાર કરે છે, બધા અધ્યાત્મ વિચાર જેમાં બિલકુલ ભૌતિક ના હોય, બરાબર ભૌતિક નો 10% ના હોય એ અધ્યાત્મ ખરી રીતે કહેવાય. બાકી આ લૌકિક અધ્યાત્મ શું થયું, લૌકિક માં આ લૌકિક અધ્યાત્મ કહેવાય જેની કિંમત 4 અણા ના આવે. આત્મા વિશે નો વિચાર એ હોય 7 અણા તો લૌકિક ના 4 અણા ના આવે. બિલકુલ સંતોષ થતો નથી, ક્લેશ થતો નથી, ક્લેશ નિર્મૂળ થાય એટલે અધર્મ થી દૂર થયો હોય ત્યારે ક્લેશ થાય, બંધ થાય, ત્યાં સુધી ક્લેશ બંધ ના થાય. અને જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન જ નથી, પાછળ તમારે જયારે સાંભળવા મળશે ને સંસારીને ધર્માભિમુખ કઈ રીતે કરી શકાય? સંસારીને ધર્માભિમુખ કઈ રીતે કરી શકાય? સંસારીને ધર્મભિમુખ ધર્મ સન્મુખ કઈ રીતે કરી શકાય? વિમુખ ધર્માભિમુખ ધર્મ તરફ, ધર્મ તરફ, ધર્મ તરફ, ધર્મ તરફ કઈ રીતે વાળી શકાય? ધર્મ તરફ સરળ ભાષામાં એવું છે ને, સંસારી બધા ધર્મ તો મરવા માટે તૈયાર જ છે, પણ દુકાનો જ નથી. જે દુકાનો છે તે સંસારી તો ગજવા કાપી રહે છે, થોડીક જ દુકાનો સાચી હશે કે જે ગજવા નથી કાપતા મેં પૂછ્યું હતું શેઠ ને, ચકરી જોયેલું સાહેબ પેલું લાલ કંદા આવે છે બહાર મૂકે શું થાય તો ચોકડી બફાઈ જાય, તમને એવું કઈ થાય છે અંદર? એવું જોયું એક્ઝેક્ટલી છકરિયા બહાર બફાય બફાઈ રહ્યું છે આખું અમદાવાદ શહેર, ચેટિયા બેટિયા બધાય તને સમજે નહીં, ઉદય રસ્તે છે, રસ્તે ઉદય છે, છતે રસ્તે નથી. એકલા લક્ષ્મી ની પાછળ પડ્યા ને વિષય ની પાછળ પડ્યા છે, બાકી અધ્યાત્મ એ તો વસ્તુ ક્રિયા નથી, દ્રષ્ટિ છે. હા, આ સંસાર દ્રષ્ટિ છે લોકો ની, અને અધ્યાત્મ એ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ફેરવી આવે જ્ઞાની પુરુષ અધ્યાત્મ દેખાય. ક્રિયા થી ક્રિયા એ બધું સંસાર છે, જેટલી ક્રિયા છે બધો સંસાર માર્ગ છે, જેટલી ક્રિયા છે બધો સંસાર માર્ગ છે, એમાં કશું આત્મા જેવી વસ્તુ નથી. પછી જપ હોગ તમે તે હો બાહ્ય તપ એ માત્ર જ બધો એક સંસાર છે, તો આંતરિક તપ હોય તો એને હેલ્પિંગ છે અધ્યાત્મ. આંતરિક તપ જે આંખે દેખી ના શકાય કોઈ દેખી ના, આપના માટે આધ્યાત્મિક કઈ પદ્ધતિ આપ ઉત્તમ ગણો છો? અંગત રીતે આપની અંગત રીતે આપ કઈ પદ્ધતિ ઉત્તમ ગણો છો આપના માટે? આધ્યાત્મિક તમે તમારી કઈ પદ્ધતિ અપનાવેલી છે એમ કે પૂછવા માંગે છે. આધ્યાત્મિક પદ્ધતિ અપનાવેલી, હા, કયો માર્ગ છે આપનો, કયો માર્ગ છે એમ પૂછે છે. માર્ગ છે જે કયો માર્ગ છે આપનો દેખાય છે? ભાદર ના પટેલ છે, આજે દેખાય છે ભાદર ના પટેલ છે, હું પટેલ બે જોડે જોડે રહીએ છીએ, અને આજે વાણી બોલે છે ટેપ રેકોર્ડ બોલે છે, આ ટેપ રેકોર્ડ બોલે છે, આમાં તમે તમે શ્રોતા છો, આત્મા પ્રગટ લગતા છે અને જ્ઞાતા દ્રષ્ટા છે. આત્મા ભાવ છે, આત્મા ભાવ છે, આત્મા ભાવ છે. સમજાવવા માટે તૈયાર છું, બરાબર છે. પણ આ બનેલું છે, હકીકત સ્વરૂપ છે, એટલે આ બની શકે એમ મારું કેવું છે. તૈયાર છું. હા બસ, એટલે તમારો જે અનુભવ છે એ તો સાચો જ હોય, એટલે મને હું એ જ પૂછવા માંગુ છું કે આ સાચું એટલે ખરેખર રિયલ આ રીતે બની શકે ખરું એમ. રેકર બોલે છે, હા બરાબર છે, તમે બોલો છે રેકર છે, પણ તમને થોડી અહંકાર કરો. હા એ જ્ઞાન નથી, એટલે હું બોલું છું એમ કે. હા બરાબર છે, અહંકાર છે એટલે હું બોલું છું, હું કરું છું. એ ખાલી હું ને વર્ગાડ કરે છે, ભૂત નો વર્ગાડ કરો છે, એટલું જ છે. મારા વર્ગાડ નીકળી ગયેલા છે, નીકળી ગયા. હા બરાબર, આપ સમજો. હા સાચી વાત, બરાબર. ધી વર્લ્ડ is the puzzle itself. God has not created this world at all. અમે માનીએ છીએ શું ખોટું છે, ત્યારે મારે કેવું પડે છે કે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. God is created correct by Indian viewpoint, not by fact. So you look at the thing, what is fact? Yes, so fact is only scientific, circumstantial evidence. So you look at the thing, God kya rahe chhe? Then I look at the thing, what do you think? I think it's like a super chhe. પણ બાપો એ નથી, કોઈ આકાશ છે ખાલી. શું કહ્યું? અત્યારે અરજીઓ કરી બધી લોસ પ્રોપર્ટી ઓફિસમાં કઈ કઈ. આમ કરજો તેમ કરજો અરજી કરી. God is in every creature, whether visible or invisible, not in creation at all. God is in creature, not in creation. આ લોકો માને છે બધી ખોટી, રોંગ, બધું લૌકિક છે. આ બધું તદ્દન લૌકિક હોય. 100% બોલે ને, તમે લખ્યા વિચાર પાછું બોલે ને. કોઈ ઉપરી જ નથી તમારો, કોઈ ઉપરી જ નથી. તમારો વર્લ્ડ માં કોઈ નો કોઈ ઉપરી જ નથી. ફક્ત ઉપરી કોણ છે? તમારી ભૂલો, બ્લન્ડર્સ એન્ડ મિસ્ટેક. અને બીજું તમારા ભાઈ ભૌતિક રીતે ને, બરાબર. ભડકો છો બધા માટે, ભડકો છો, માલિક છો, વલ ના માલિક છો, સાને માટે ભડકો છો? બરાબર. એક એક ઇન્ડિયન આખા દુનિયાને ધ્રજાવે એટલી શક્તિ ધરાવો છો, પણ એ શક્તિ બધી જ્ઞાની પુરુષ પોતે સંપૂર્ણ સ્વરૂપ છે. શું છે? અને આખા વર્લ્ડ માં કોક કરો એ અવતાર હોય છે, કોક તારે ત્યારે આ કામ થાય. કિંચિત માત્ર હોય જેમ ના હોય, છતાં સંપૂર્ણ પુરુષ નથી. કિંચિત માત્ર હોય જેમ ન હોવા છતાં સંપૂર્ણ પુરુષ હું નથી. 356 ડિગ્રી છે, 360 જોઈએ. તો સંપૂર્ણ પુરુષ કોને કહેવાય? સંપૂર્ણ પુરુષ કોને કહેવાય? અત્યારે થાય જ નહીં આ દેશમાં. ઇન્કમ ના થાય, મોટા મોટી વાત થાય છે. 56 બહુ મોટી અજાયબી કહેવાય. હા એ તો બરાબર છે. એ તો હું કોઈ ઉપર બાપો છે, બાપો છે. લોકો ભાઈ કહે છે મને કે ભગવાન નથી કરતા છે આ દુનિયાનો. તમે દાદા તમારી વાત માન્યા નથી આવતી. સર હું પૂછું છું કે હું બી કબૂલ કરું છું ભગવાન કરતા છે, તો એ ભગવાનને કોણે બનાવે કે મને શું શું કોઈ પણ કરતા હોય તેનો કરતા હોવો ઘટે. શું કહ્યું તમે? લોજિક છે, તમે સમજાય ને? કોઈ કરતા છે, મેં જાતે જોઈને બોલું છું. તો આગળ અને હોય તો મને આપણે લઈ લે. તું બનાવનાર હોય એનો તો એ તને સમજી જાય કે ના સમજી જાય? ક્યાં કોઈ ઇન્ડિયન મારું અઘરું બોલે નામ દે તો હમણે લઈ લે. તું બનાવનાર હોય તો. પણ એ સ્વયંભૂ છે એમ કહેવાય છે ને? એ સ્વયંભૂ છે એમ કહેવાય છે ને? સ્વયંભૂ છે એવું કહેવાય છે ને? સ્વયંભૂ એનો કોઈ કરતા જ નથી. એનો કોઈ કરતા જ નથી. આદિ પુરુષ કે આદિ આ તત્વ જે છે એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું. હા એમાંથી જ આ ઉત્પન્ન થયું. પ્રગટ થાય એટલે પૂર્ણ થાય. દાદા ભગવાન કે છે ને? દાદા ભગવાન આગળ પટેલ જ છે. લોક જણા ગયા દાદા ભગવાન આદાર ભગવાન તો આવા હતા. એટલે તમારી બ્લન્ડર અને મિસ્ટેક થી બધું આપતું છે. બ્લન્ડર તોડી આપીએ મિસ્ટેક તમારે કારવાની. બ્લન્ડર છે. બ્લન્ડર નું શું નામ છે તમારું? મારું નામ વિક્રમસિંહ. વિક્રમસિંહ તો નામ પાડ્યું છે એટલે નામથી ઓળખાય. નામ તો વિક્રમસિંહ. વિક્રમસિંહ તો નથી. કોણ છો તારે? આ નામથી ઓળખાવું છું એમ. હા નામથી ઓળખાવ. કોણ છો? હું કોણ છું? એમાં બે વસ્તુ છે. ભૌતિક રીતે જો હું ગણું તો આ શરીર, અને આધ્યાત્મિક રીતે ગણું તો હું એક આત્મા છું, અનામી. ભૌતિક રીતે ગણું તો હું ચેતન વિક્રમસિંહ શરીર, અને આધ્યાત્મિક રીતે ગણું તો હું આત્મા છું, અનામી છું. મારું કોઈ નામ જ નથી. કયા ભાગને તમે આત્મા કહેશો? શરીરમાં કયા ભાગને આત્મા કહેશો? આ મારો હાથ છે, આ મારું પગ છે, બરાબર. આ મારું માથું છે, આ મારું પેટ છે, આ મારી છાતી છે. મારું શબ્દ આવે એટલે એનાથી આપણે જુદા છીએ એવું માનવું પડે. મારું આવ્યું, મારું શબ્દ આવ્યો એટલે એનાથી આપણે જુદા છીએ. દાખલા તરીકે મારું ખમીસ છે, મારું ખમીસ એટલે હું ને ખમીસ જુદા છીએ. એટલે એ જે મારું જે કહે છે એ જ આત્મા છે. બરાબર. તમે ક્યાં સુધી સેપરેટ કરશો? જ્યાં સુધી જાણો છો ત્યાં સુધી. બરાબર. પછી આગળ નું કોણ સેપરેટ? સેપરેટર થઈ ગયું. એક નાની પુરુષ કરી આપે. જ્ઞાની પુરુષ ના વર્લ્ડ માં કોઈ ચીજ જાણવાની બાકી ન હોય.